આ ભ્રમરૂપ થવાની શાળા છે. તારીખ 21/4 સવારે ડુમ્મસથી સુરત પહોંચેલા સ્વામીશ્રીના કરકમળો દ્વારા અહીં નવયુગ વિદ્યાભવન ટ્રસ્ટ દ્વારા સંચાલિત શૈક્ષણિક સંકુલમાં ગ્રંથાલય અને પ્રયોગશાળાના ભવનોનો ઉદ્ઘાટન વિધિ સંપન્ન થયો. વિદ્યા મંદિરની આ પ્રવૃત્તિને ઉત્તેજન આપી કડોદરા પધારેલા સ્વામીશ્રી અત્રે તૈયાર થયેલા નવનિર્મિત મંદિરમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ પ્રતિષ્ઠિત કર્યા. આ જ રીતે તેઓ માંડવીમાં નિર્માણ પામેલા નૂતન મંદિરમાં તારીખ 22/4 સવારે મૂર્તિ પ્રતિષ્ઠા કરી સાંકરી પહોંચ્યા ત્યારે અત્રે તેઓના કરકમળો દ્વારા બાળ કાર્યકરોના દિવ્ય સન્નિધિ પર્વનો દીપ પ્રગટી ચૂક્યો. તેના ઉજાસમાં શરૂ થયેલા સ્વામીશ્રીના આજના રાત્રિ ભોજન વખતે અગ્રેસર કાર્યકરો દ્વારા તેઓના ક્ષેત્રમાં સેવા આપતા સંતોના વિશેષ પ્રસંગોનું કથન આરંભાયું. આ ક્રમ સ્વામીશ્રીનું ભોજન પૂરું થતાં અટક્યો, પરંતુ હજી ઘણા સંતોનો પરિચય આપવાનો બાકી રહી ગયો હોવાથી સ્વામીશ્રી બોલ્યા, ચાલુ રાખો. આ સૂચના સાથે સંતોનું ગુણ કથન સાંભળવા માંડેલા તેઓ છેક આરામના સમય સુધી ભોજનના આસન પર જ બેસી રહ્યા. આ રીતે સતત 1.5 કલાક સુધી ગુણ શ્રવણ કર્યા બાદ ઊભા થયેલા સ્વામીશ્રીએ તારીખ 23/4 સવારે અહીંના નિર્માણાધીન મંદિરના ત્રણેય ખંડના ઉદુંબરનું પૂજન કરી નૂતન સંત નિવાસનો પણ ખાતવિધિ સંપન્ન કર્યો. ત્યારબાદ બાળ પ્રવૃત્તિનું સંચાલન કરતા સંતોની સભામાં પધારેલા તેઓને સંતોએ પૂછ્યું, બાપા, બાળમંડળની પ્રવૃત્તિ સાથે આન્નિકમાં શિથિલતા ન આવી જાય તે માટે શું કરવું? આપણે જો નિયમિત હોઈએ તો એમાં શિથિલતા આવે જ નહીં. એક જ વાક્યમાં સમાધાન આપી સ્વામીશ્રી વિશેષ ચોખ્ખું કરતા બોલ્યા, આન્નિક તો પાયો છે, એને ન ભૂલાય. આન્નિકમાં ભૂલ થાય છે એ જ સાધુની ખામી છે. પ્રવૃત્તિમાં જરૂર છે એટલું જ કરો. વધારે ઉત્સાહમાં આવીને કરશો તો બંધન થશે, માટે પ્રવૃત્તિ ઓછી થાય તો ઓછી, પણ મેઇન મુખ્ય આન્નિક રાખીને કરો. સ્વામીશ્રીએ પોતાનું આ વલણ જણાવતા સંતોએ પૂછ્યું, સ્વામી, કાર્યમાં સહકાર ન મળે ત્યારે કઈ સમજણ રાખવી? સહકાર તો મળે જ છે, છતાં કોઈના સ્વભાવ પ્રમાણે ન મળે તો મહિમાની દ્રષ્ટિ રાખવી. આ એક જ વાક્યમાં ખુલાસો આપી સ્વામીશ્રીએ આ વિષયને પણ વધુ ખુલ્લો કરતા કહ્યું, જે કાંઈ મળે એનાથી નિર્વાહ કરી લેવો, ચલાવી લેવો. આપણો આગ્રહ હોય પણ એમાં ફેરફાર કરીએ તો કોઈનો અભાવ ન આવે. સામાનું મન ફેરવવા કરતાં આપણું મન ફેરવવું વધુ યોગ્ય છે. આપણે તૈયારી કરી હોય ને કોઈ કહે આમ નથી કરવું તો મૂકી દેવું. એ વખતે આપણને થાય કે અમે આટલો બધો દાખલો કર્યો ને, પણ તમારો દાખલો ભગવાનના ચોપડે લખાઈ ગયો. દરેક કાર્યમાં 100% પ્રયત્ન કર્યા પછી પણ ન થાય તો ભગવાનની ઈચ્છા સમજવી. આ ભ્રમરૂપ થવાની શાળા છે, એમાં શું એકડા બગડા કરવાના છે? પણ ખંભવું તે એકડો. કોઈ મૂરખ કહે તો હાથ જોડી દેવા, પણ સેવા ભક્તિમાં મોળા ન પડવું. એટલે એક તો મહિમાની દ્રષ્ટિ ને બીજું ભગવાનના કર્તાપણાની દ્રષ્ટિ હોય તો વાંધો ન આવે. સ્વામીશ્રીએ સેવાનો આ સરંજામ સજી આપ્યો ત્યારે સંતોએ વધુમાં પૂછ્યું, બાપા, કેટલાકને વાતો કરવાનું, આયોજન કરવાનું સહજ હોય, જ્યારે કેટલાકને એવી આવડત ન હોય, એમાં સારું કાર્ય કરવા શું કરવું જોઈએ? તમે કહો છો પણ અમને હજી એવી આવડત નથી. અમે હજી એકેય મંડળ સ્થાપી શક્યા નથી. બાળકોને શું વાત કરવી એ હજી ખબર પડતી નથી. બાળકોને કેવી રીતે ટેકલ કરવા એટલે કે સંભાળવા એમાં જરાય ખબર પડતી નથી. આ નમ્રતા સભર વેણ ઉચ્ચારી સ્વામીશ્રીએ એ જ ભાવથી માર્ગદર્શન આપતા કહ્યું, મૂળ તો બાળક સાથે બાળક જેવા થવું પડે એ જ રીત છે. બાળકોને શું જોઈએ છે એ સમજો એટલે ચાલે. પોતે અજમાવેલો આ ઉપાય ચિંધી સ્વામીશ્રીએ વિદાય લીધી. મોટામાં મોટો ભીડો. તારીખ 25/4 બપોરે થયેલી બાળ કાર્યકરોના દિવ્ય સન્નિધિ પર્વની પૂર્ણાહુતિ બાદ આ દિવસની સાંજથી જ સત્સંગ પ્રવૃત્તિના કાર્યકર્તાઓનું પર્વ આરંભાઈ ગયું, જેમાં તારીખ 27/4 રોજ સ્વામીશ્રી સાથે યોજાયેલી ગોષ્ઠીમાં કાર્યકર શ્રી હરીશભાઈ શાસ્ત્રીએ પૂછ્યું, બાપા, આપનો ભીડો ઓછો થાય અને આપને અખંડ આરામ રહે એ માટે અમે અમારી રીતે પ્રયત્ન કરીએ છીએ, પણ આપનો ભીડો કેવી રીતે ઓછો થાય એની સાચી રીત આપ જ કહો. લાગણી ભીની આ પૂછપરછના પ્રતિભાવમાં સ્વામીશ્રીએ જણાવ્યું, ભાવના સારી છે કે ભીડો આપવો નથી, પણ એમનો એટલે કે સત્પુરુષનો દેહ સેવા કરવા માટે જ અવતર્યો છે, એટલે શાસ્ત્રીજી મહારાજે 86 વર્ષ સુધી અને યોગીજી મહારાજે 80 વર્ષ સુધી પોતાનું કાર્ય ચાલુ જ રાખ્યું છે. એમણે પોતાના દેહનો ભીડો ગણ્યો નથી, પણ એમણે સોંપેલું જે કાર્ય આપણે બરાબર ન કરીએ તો ભીડો પડે. તમે સંપ ન રાખો, એકતા ન રાખો, એક રુચિ ન રાખો, એકબીજાના અભાવ અવગુણ કયા કરો તો એને ભીડો પડે કે ના પડે. આપણે તો પાછા પડ્યા, પણ બીજા 50ને પાછા પાડીએ તો ભીડો પડે કે ના પડે. એક જીવને સત્સંગ કરાવતા નાકે દમ આવે, એને અવગુણ અભાવની વાત કરી ઘર ભેગો કર્યો એ ભીડો પડ્યો કે ના પડ્યો, એટલે એ નથી ગમતું. તમે આ કરો એ મોટામાં મોટો ભીડો છે. બાકી દેહનો ભીડો તો તમે કહેશો તોય તે એટલે કે સત્પુરુષ ગણવાના નથી, એની મેતે સેવા કર્યા જ કરવાના છે. એને દેહની પરવા નથી, દેહ પોતાનો માન્યો જ નથી, પછી શું? પણ આ આવો છે ને આ તેવો છે એ જ ભીડો પડે છે. આ સંકલ્પ ભગવાન પૂરો ન કરે એ પ્રાર્થના. દિવ્ય સન્નિધિ પર્વ દરમિયાન સ્વામીશ્રીના ભોજન સત્ર વખતે સત્સંગ લક્ષી વિવિધ પ્રવૃત્તિઓના લેખાજોખા પણ રજૂ થતા. તે ક્રમમાં તારીખ 27/4 વાળું વેળાએ વિદ્યાનગરના સંસ્થા સંચાલિત કમ્પ્યુટર સેન્ટરની કાર્યવાહી વિવેક નિધિદાસ સ્વામીએ પ્રસ્તુત કરી, પરંતુ તેઓનો અહેવાલ પૂરો થતાં જ સ્વામીશ્રીએ સામેથી માઇક મંગાવી કહ્યું, અત્યારે કમ્પ્યુટરની લાઇન જબરજસ્ત લાઇન છે, તેમાં પાછું પેલું ઇન્ટરનેટ આવ્યું, તેને જો વિવેક વગર વાપરે તો આપણા નિયમ ધર્મ જીવન ખલાસ કરી નાખે. આજે કમ્પ્યુટર એ રીતનું કરે કે તેમાં આરતી પણ યંત્રવત થશે, દંડવત એમાં, પૂજા પણ એમાં, પધરામણી પણ એમાં, હાથ પગ પણ હલાવવા ન પડે, એમાં બધાને રસ પડે, સાધુને પણ એમાં રસ પડી જાય. આપણે ભજન કરવા આવ્યા છીએ પણ તે ભૂલી જવાય, પણ આપણને સંકલ્પ ન થવો જોઈએ. ગ્રહસ્થને ભલે તેની જરૂર છે તે ઓફિસમાં લાવે, પણ આપણે એનાથી છેટા રહેવું. જેટલો તેનાથી લાભ છે તેમ અનર્થ પણ એટલો જ થાય છે. આધ્યાત્મિક માર્ગમાં સંપૂર્ણ વિઘ્ન કરનાર વસ્તુ ઇન્ટરનેટ છે એ સમજી રાખજો. આજના દિવ્ય સન્નિધિ પર્વની અંદર આ વાત કરું છું. તમારે જો દિવ્યતા પામવી હોય, જો દિવ્યતાનો આનંદ લેવો હોય, દિવ્યતાનું સુખ લેવું હોય, તો આ યંત્રની અંદર પડવાનું નહીં. આધ્યાત્મિક માર્ગમાં તો જેટલી જાત મહેનત કરશો એટલું કામનું છે. આપણે હાથ પગ હલાવવા નથી ને અક્ષરધામ લઈ લેવું છે. એ કેવી રીતે બને? રાવણનો સંકલ્પ હતો કે એક્સેલેટર એટલે કે એસ્કેલેટર ગોઠવી દેવું ને સ્વર્ગમાં ચાલ્યો જાય વગર મહેનતે, પણ ભગવાને તેનો સંકલ્પ પૂરો ન કર્યો. માટે આય સંકલ્પ ભગવાન પૂરો ન કરે તે પ્રાર્થના કરીએ. આવા ખોટા સંકલ્પ કદાપી પૂરા ન થવા જોઈએ. આ તો યંત્ર આવ્યું છે એટલે પેસી જશે, બંધન પણ થશે, એનો આગ્રહ પણ થશે, ને એને માટે ન થાય તો મનમાં દુઃખ પણ થશે. પહેલેથી ચેતવવાની વાત છે કે એનો સંકલ્પ જ ઉઠવો ન જોઈએ, તેમાં ખબરદાર રહેવું, મજબૂત રહેવું, એનો પહેલેથી નિષેધ કરવો. યંત્રવત આપણું જીવન થવું જોઈએ નહીં. ભક્તિ માટે, સત્સંગ માટે આપણે જાતે ગામડે જવું પડે તોય ભલે, કાંટા વાગે તોય ભલે, કાંકરા વાગે તોય ભલે, મોડું વહેલું થાય તોય ભલે, પણ જાતે જ કરવું છે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? સ્વામીશ્રીએ આજે ઇન્ટરનેટનો રૂપાળો મુખવટો હટાવીને તેનો ભયાનક અને વિનાશક ચહેરો છતો કરી દીધો. ભવિષ્યના વિઘ્નોને પારખી જતી તેઓની દુરંદેશી દ્રષ્ટિએ આપેલા આવા સદબોધ ભવસાગર પાર ઉતરવા માટે દીવાદાંડી સમા છે. સાપુતારામાં આદિવાસી સંમેલન. સાંકરીમાં સ્વામીશ્રીનું દિવ્ય સાનિધ્ય માણવા ઉમટેલા 650 કાર્યકરો અને 200 સંતો સાથે એક ઉંદરડી પણ આવી ચડેલી. તેના રંજાડની વાત કરતા 25/4 રોજ સ્વામીશ્રી બોલ્યા, રાત્રે 2 વખત મારા માથા પરથી પસાર થઈ, આમ ગઈ, વળી થોડીવાર પછી આમ ગઈ. આવા સંજોગોમાં સતત 7 દિવસ સુધી સૌને બ્રહ્મરસમાં તરબોળ કરી સ્વામીશ્રી 29/4 સાંજે બાજીપુરા પધાર્યા. અત્રે 30/4 રોજ નવનિર્મિત મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા યોજાયેલી, પણ આ દિવસની પૂર્વરાત્રિએ જ શ્રી ડાયાભાઈ પટેલના ઘેર રોકાયેલા સ્વામીશ્રીના શરીરમાં તાવ પ્રવેશી ગયો. છતાં પ્રતિષ્ઠાવિધિ માટે સમયસર આવી પહોંચેલા તેઓના વરદસ્તે અક્ષર પુરુષોત્તમ મહારાજ બિરાજ્યા ત્યારે ગામવાસી ભક્તોના મુખ મલકી ઉઠ્યા. આમ તાવથી તૂટતા શરીરે પણ આ ગામને ભગવાનની ભેટ આપી સ્વામીશ્રી 1/5 રોજ બુહારી તથા ઉનાઈને પાવન કરતા સાપુતારા પધાર્યા. અહીં પતંગ હોટલના માલિકો શ્રી કનુભાઈ તથા ઉપેન્દ્રભાઈએ નિવાસની સગળી વ્યવસ્થા પહેલા માળે કરી રાખેલી, પરંતુ સ્વામીશ્રીને આ સુવિધાઓનો ક્યાં ખપ હતો? તેઓ તો તલસી રહેલા અહીંના ભોળા આદિવાસીઓને મળવા, તેથી સાંજે 5:45 તો તેઓ પોસ્ટ ઓફિસના ગ્રાઉન્ડમાં યોજાયેલા આદિવાસીઓના સ્નેહ મિલનમાં જઈ પહોંચ્યા. પરંતુ આ સમયે તાપ તીખો હોવાથી સંતોએ હજુ તડકો છે કહી સ્વામીશ્રીને ગાડીમાં બેસી રહેવા વિનંતી કરી. પણ ઘણા વખતથી તડકો ખાધો નથી, આજે તડકો ખાવા મળશે કહેતા ગાડીમાંથી ઉતરી ગયેલા સ્વામીશ્રીના ચહેરા પર સુદામાને મળવા અધીરા બનેલા કૃષ્ણની ભક્ત વત્સલતા ચમકી રહી. તે જોઈ હરખ ગયેલા બનેલા માલેગામના આદિવાસીઓએ પરંપરાગત વેશભૂષા અને નૃત્ય દ્વારા સ્વામીશ્રીને સત્કાર્યા. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની કલા પીરસી ચૂકેલા આ નૃત્યકારોનો આજનો ઉમંગ કંઈક જુદો જ વર્તાતો હતો. આ જ સ્થિતિ સભામાં બેઠેલા 2000થી વધુ આદિવાસીઓ સહિત સ્થાનિક ધારાસભ્ય અને સામાજિક અગ્રણીઓની પણ હતી. તેઓ સાથે વાસુરણા અને ગાઢવી ગામના રાજવીઓએ સ્વામીશ્રીને હાર તોરા પહેરાવ્યા. પણ આટલા અલ્પ સહવાસથીએ આ રાજાઓને સ્વામીશ્રીનું એવું ઘેલું લાગ્યું કે સભા બાદ તેઓ ઉતારે પણ આવી પહોંચ્યા. ફક્ત આદિવાસી ભાષા જાણતા આ આગેવાનો સાથે સ્વામીશ્રીએ દુભાષ્યા તરીકે કાર્યકર શ્રી છોટુભાઈને રાખી વાર્તાલાપ ચલાવ્યો. તેમાં વાસુણાના રાજવી શ્રી ચંદ્રસિંહની આંખે આવેલી જાખપની વાત જાણતા સ્વામીશ્રીએ એક સંતને તેઓની સારવાર અંગે સૂચના પણ આપી દીધી.